આપવામાં આવવાનું ચાલુ થઈ ગયું. વાયર નાખ્યો નથી તમારી અમારી વચ્ચે, અને આ શું છે કે કોઈ ની કોઈ જગ્યા એવું બનતું નથી, શું છે? વાયર તો નાખ્યો નથી ગળો, અને એમને પહોંચી ગયું છે, મને ખ્યાલ માં ભૂલાતું નથી દાદાજી, એટલે સમજી ગયા. એટલું મુંબઈમાં મુંબઈના માણસ ને શું છે કે વધારે છે તે ભ્રાંતિ થઈ ગયા, ભ્રાંતિ અને ચમત્કાર ની હજી ભમી ગયા છે, એને હજી ચમત્કાર માં જીવે છે. ચમત્કાર બહુ બહુ છે, અને અમદાવાદ તો કે મૃત્યુ આવે તો આપણને કઈક નિશાની મળે કે આપે કહ્યું કે રાદર હોય અને રાદર માં જેમ ટુકડો દેખાય એ વૈજ્ઞાનિક છે. આ બધી વસ્તુ જે છે એ બહુ ચાલે, આજે રાદર ભડકે નહી. આજે કોઈ પણ ભગવાન રાદર ની વાત નથી કરતા, રાદર આજે એ આપના મોઢામાં જ બરાબર રહે. એવું છે ને, રાદર છે તે આપણને નિશાળ બતાવે કે આયા પાછળ આવ્યો, અને આપડે જોઈએ ત્યારે એ પેલી બાજુ ફરી ગયા હોય, અને એ નિશાન બતાવે ખોટું નથી. એ આપડે કઈ નોંધ કર્યું તો આવી, અને આગળ ચાલીએ આપડે. એટલે મન દાદર ની કામ કરતા, અને વર્લ્ડ કોણ ચલાવે છે તો કોમ્પ્યુટર ની વાત કરે છે ને દાદા, એટલે મન આપડે જન્મ ન પામ કરવા દેવું તો ન કરી શકીએ, કરવા દેવું કરી શકીએ. ફાધર મદદ જણાય છે કે ઓપિનિયન ઇઝ ધ ફાધર, ઓપિનિયન બંધ થાય મન બંધ થઈ જાય. આવતા ભાવ માં બંધ, આજે આ ભાવ માં ઓપિનિયન બંધ કરતા આવતા ભાવ મન બંધ. ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ એન્ડ લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ માઇન્ડ. એટલે કાળું થયું તો ઓપિનિયન નહીં, ના ખાવું ના ખાવું, પણ ઓપિનિયન નહીં. ગર્યું થયું ભૂખ ખાવું ના ખાવું, પણ ઓપિનિયન નહીં, ઓપિનિયન નહીં. નોબલ માણસ મળ્યા તો એની જોડે બધો એની વ્યવહાર કરો, નોબલ ચીજો લાભ ઉઠાવો, પણ ઓપિનિયન નહીં. ખરાબ માણસ જોડે ઓપિનિયન, આ ઓપિનિયન ઇઝ ધી ફાધર ઓફ માઇન્ડ. બઉ ઊંડી ઊંચી સુધ હોય જયારે આ લોકો એને પકડીએ, કારણ કે અત્યાર સુધી મન તો ભગવાન નું આપેલું માનતા હતા લોકો. મન ભગવાન એમને મોટો સંઘર્ષ થાય, કોન્ફ્લિક્ટ મોટો સંઘર્ષ થાય છે. મારે તો રોજ અભિપ્રાય આપવો પડે, અને અભિપ્રાય આપવાનું ગમતું નથી કે મારે તો રોજ અભિપ્રાય આપવો પડે, અને અભિપ્રાય આપવાનું ગમતું નથી. અરે ગમતું હોય ના આપે તો જોખમદાર, આપવો તો પડે. ગમતું હોય અભિપ્રાય આપવાનો, ના આપે તો જોખમદાર. એ કેવી રીતે દાદા? અને આપે ના ગમતું હોય જોખમદાર નથી. વાત તો સમજવી પડે, એ છે ઝીણી વાત છે, એ જરા ફોડ પાડો દાદા. ગમતું હોય અને ના અભિપ્રાય આપે તો જોખમદાર કહેવાય. બારણું ખુલ્લું છે ને એટલે પેઠા વગર રહે જ નહીં ને, ગમે છે એટલે એ નહીં. બીજું પહેરી છે પેઠા વગર રહે નહીં, અને જેમ નથી ગમતું તે બારણું બંધ છે. બસ ના ગમતું જોઈએ, નહીં તો ઓપિનિયન આપે નહીં તો કશું જ નથી. બઉ ઝીણી વાત છે, પણ જયારે આવશે ને એના મૂળ બહુ વિચારો પર હાથમાં આવશે ત્યારે તમને તો સમજાય એવી વાત છે. એને તો તંત્રી તરીકે રોજ એક ઓપિનિયન આપવો જ પડે, રોજ એક અગ્રલેખ લખવો જ પડે. આપવો પડે જુદી, આપણે ના ગમતું આપવો પડે, આપવો જ પડે એને તો. આલો પડે ને, રોજ આપવો પડે, રોજ 6 વાગે એક આપવો પડે. તો 6 વાગે લક્ષ્મણ બેસવું જ પડે. તો અમને એમ લાગે કે દુનિયા બંધ થઈ જશે દી આપીએ તો. પેલા અમે નીકળતા હતા, બહાર લઈને નીકળતા હતા. પેલા નીકળતા આવી રીતે તો ચિંતામાં, ત્યાં ફોન કરો, અહીં ફોન કરો. બિલકુલ નહી કેવું કરે તો કેવું બાર પૂછે તો કોઈ પૂછે તો દુનિયાને આખા બ્રહ્માંડ ને નિરંતર વ્યવસ્થિત માં જ રાખે છે. સૂર્ય ચંદ્ર તારા આ વ્યવહારમાં એક જીવ ઘટે નહીં, એક વધે નહીં. એકસો આઠ જીવ ફક્ત દયા કરે, બીજા એકસો આઠ આ વ્યવહારમાંથી આવે. બધું વ્યવસ્થિત જ રાખે, એક જીવ વધે નહીં ઘટે નહીં. સૂર્ય ચંદ્ર તારા એને હું ઇંગ્લિશમાં સાયન્ટિફિક પરફેક્શન કહેવાય કહું છું. સમજો ને, હવે આ વ્યવસ્થિત વ્યક્તિ તમારું કરાવેલી છે. કોણ કરાવે છે? તમે સુધાર્થ થયા અરે અમારા સુધા થઈ ગયા. હવે અમારા સરાશ્યો કોણ? વ્યવસ્થિત શક્તિ શક્તિ તે તમને પ્રેરણા આપશે. અંબાલાલ ને અંબાલાલ એનું ગાળું વ્યવસ્થિત શક્તિ ધરાવશે. તમારે ભક્ત અંબાલાલ શું કરે છે જોયા કરવાનું. શું કરવાનું? મારી ભાઈ શું કરે તમારે જોયા કરવાનું. એટલે આ બીજું આ વ્યવસ્થિત ચલાવશે. મારી બેનું મારી બે કોણ ચલાવશે? વ્યવસ્થિત વ્યવસ્થિત જ રાખશે. કઈ પણ હરકત નહીં થાય એવું સુંદર વ્યવસ્થિત છે. 20,000 માણસો વ્યવસ્થિત અને નિરંતર સમાધિ મળે છે. એક ચિંતા થાય નહીં એવા વિજ્ઞાન છે. તો મારે કયા પ્રમાણે ચાલતો હતો, કારણ કે આઠ હજાર નવ હજાર બંધ થઈ જાય એટલે ચિંતા વિંતા કોઈ થાય નહીં. નિરંતર ધર્મ શુક્ર ધ્યાન મળી શકાય. આ કાળ નો શુક્લચાર નથી થતો. આશ્રમ વિજ્ઞાન એવું છે, શુક્લચાર ઉભું થાય છે. બહાર બહાર ધર્મ ધ્યાન, અંદર શુક્લ ધ્યાન, આઠ ધ્યાન બંધ થઈ જાય. એક ચિંતા ના થાય પણ અમારી આજ્ઞામાં રહેતો મુખ્ય વસ્તુ આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ ધર્મ. ખબર ને? હા, મેં એટલા માટે આપી છે ભાઈ ભાઈ આપી છે પ્રોટેક્શન. નહીં તો આ જ્ઞાન થઈ જાય, કારણ કે આપેલું જ્ઞાન છે. આ વ્યવસ્થિત શક્તિ એટલે શું? કે આ પ્યાલો છે, કાપ નો પ્યાલો હોય તો હું લઈને જતો હોઉં અને મારા હાથમાં સરક્યો એટલે પછી આમ પ્રયત્ન કર્યો છતાં પડી તૂટી ગયો. પ્રયત્ન કરવા છતાં તૂટી પડી ગયો તો લોક શું મળે કે દાદા તમે એકલા જ હતા, તમે જ ખોયો, બીજો કોઈ અભૂત નહીં ને. શું કે બધા બોલતા નથી? હું એકલો જ હતો એવું શું? બીજી દ્રષ્ટિ નથી ને, જેવી દ્રષ્ટિ હોય એવું બોલે. મારી ભાઈ સમજે ભાઈ ને, એટલે તાર હું કહું ભાઈ મેં તો ખેડ પ્રયત્ન કર્યો. મેં ક્યાં તોડ્યો છે? હવે વ્યવસ્થિત શક્તિ તોડે. કોણ તોડે છે? વ્યવસ્થિત શક્તિ તોડે છે. આ કોણ તોડે છે? વ્યવસ્થિત. હા, આ બધું તોડફાડ બધું કરે છે. વ્યવસ્થિત શક્તિ રહી છે બધી ચોરીઓ બોરીઓ રૂપે બધી વ્યવસ્થિત ના મારફત થાય છે બધું. આ સમજ ને, આ વ્યવસ્થિત શક્તિ શા માટે આવું કરે છે કે છે? તો આપણા લોકો એક ડઝન કપડા બી લાવે ને તે હાથ પેઢી ની તરફ એવા છે. કેવા છે? કેટલી ગઈ ચલાવે? જો તોડે નહી એટલે પેલા પ્યારા નું કારખાનું વાળું ના ચાલે, વેપારી ના ચાલે, વ્યવસ્થિત બધા જીવ માત્ર નું ચલાવવાનું. એટલે બધા ચલાવવું પડે, ના ચલાવવું પડે, એને બધાનું ધ્યાન રાખવું પડે ને. એટલે આ પેલા પ્યારા વાળા નું પછી પ્યારા ફોટ તૂટવા જ ગયા ત્યારે ધંધો ચાલે. ચાલે એટલે તોડફાડ કરવાનો ધંધો વ્યવસ્થિત નો છે અને સપ્લાય એ કરે છે. પાછું સપ્લાય તમારે નહીં કરવાનું, એ જ સપ્લાય કરે. સમજ ને? આ એક જોટો હું લાવું તે પછી જોટો ના લાવું ગીડો વાળો શું થાય પછી? સર જવે ને, એટલે આપણે તોડફાડ કરે છે એ વ્યવસ્થિત કરે છે અને સપ્લાય પણ એ કરે છે. તમારે ઉપાધિ નહીં કરવાની, શું સપ્લાય કર્યું એ જોવાનું, અગર શું તોડફાડ કર્યું તે જોવાનું. તમારે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું. શું રહેવાનું? જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું. થોડું સમજાય છે? આ પાંચ વાક્યો બરાબર સમજી લેજો. આ જ્ઞાન તો બધું બોલી ગયું હવે, પણ પાંચ વાક્યો અત્યંત સમજી લેશે અને અમારા કયા પ્રમાણે આજ આજ્ઞા મળે છે, કાલ હવાર હતી, કાલ બપોર હતી, તો પછી આખી જિંદગી કલ્યાણ થઈ ગયું, આજ્ઞા મળે ઉપર છે. હવે બીજું વ્યવસ્થિત શક્તિ નો દાખલો આપવો, આ એક દાખલો તમે હશે ભાઈ ને વ્યવસ્થિત શક્તિ નો. હવે બીજી વ્યવસ્થિત શક્તિ નો દાખલો, આપણે બેંક માંથી 2000 રૂપિયા લીધા, 8200 છે, 8200 પડ્યા છે, અને બેંક માંથી 2000 લીધા લઈને 8200 મૂક્યા છે, બીજા 2000 મૂક્યા, પછી રસ્તામાં આવતા હોય તો બોર્ડ વાંચ્યું બિયર ઓફ ફીસ, એટલે આપણે તમારા અંબાલાને ચેતવવા પડે. એટલે આ થઈ જાય અને પેલો કાપી ગયો, પછી જોયેલું બધો વાર કપાયું 2000 વાળું, તો 2000 વાળું કપાયું. વ્યવસ્થિત કહેવાનું શું કહેવાનું? કોઈ કાપી વ્યવસ્થિત કાપ્યું, પેલો નિમિત્ત છે. આ તમારું ચુક્ત કરો છો, આ તમારા જ કરનો ઉદય છે, બીજા કોઈ નો કરનો ઉદય નથી, ઘરનું કાપનારા ઉદય નથી, આ તમારા ઉદય. એટલે આ તમારું લમણે લખેલું દુઃખ છે. આ શું છે? લમણે લખેલું. એટલે વ્યવસ્થિત જ છે, જો લગડે લખેલું ચૂકવવું પડે, ના ચૂકવવું પડે. ત્યાં થતાણી અજ્ઞાન સાથી માણસ શું કરે? ગધું કપાય એટલે ઘૂમા ઘૂમ કકરાટ કરી મળે, લોકો ભેગા થાય, લોકો કઈ કેટલા ગયા, લોકો કઈ આપી દે ખરા મગજ, બધા ભેગા કઈ પહેલા આપી દે, લોકો સાંભળ્યા કરે, સાંભળ્યા કરે, પેલો રૂપતો છે, બદમાશ છે, તમે સારા માણસ થયા, આમ તમે આશ્વાસન આપે, અને પછી એકાદ જણે એમ કે તાર મૂરખ છો, અહીં સમજતા હતા, રસ્તો ખરાબ છે, તાર ભાઈ મૂરખ તૂટે દીધા પકડ્યું કહે. પણ એ અજ્ઞાનતા હતું. હવે તો આપણે શું થયું? ગજું કપાય એટલે લોક કે છે, પેલો છોકરો નાખો, શું લઈ ગયો? કઈ લઈ ગયો? ત્યાં ગજું કપાયું, કશું ભાઈ હતું નહીં, કહે ગજું હતું નહીં. અને આપણે આપણું કઈ ઘેર પડી વિદાયગીરી કરવાની, તો વ્યવસ્થિત આપ્યું, એમાં કોઈ નીચી વાત કરવાની. પછી રસ્તામાં પોલીસ ગેટ આવે તો વ્યવહાર હાથ કરવાનો, કે ત્યાં કહેવાનું કે અમારું કશું કયું છે, 2000 ગયા છે, તમે કેસ નોંધી લેજો. અને પછી ઘેર હળ્યા છે, પહોંચ્યા રાત્રે, ત્યારે રસ્તામાં મનમાં મન કુદાકુદ કરવા મળી ગઈ, મંગળદાસનું મન કુદાકુદ કરવા મળ્યું. એટલે આપે જે કહ્યું કે શુદ્ધાત્મા બનાવ્યો, પછી આ જે વ્યવહારમાં બધું બને છે તેનો તું જ્ઞાતા દ્રષ્ટા રહે, બધું વ્યવસ્થિત બને છે. હા બસ, એટલે અંદર મન આપણું હોય ને, તે મન પૂરે, મન શું કે તમે તો વ્યવસ્થિત કહો છો, પણ કાલે પેલા બાકી આપણ પહેલું શું કહો? બોલે ભૂવો ભાઈ ના પાડે, ભૂવો ભાઈ મારી રીત ના પાડે, કાલે પેલા બાકી આપવાના છે, ત્યાં તો ડિપોઝિટ કરવાની છે. એટલે આપણે સમજીએ કે આ મન ઊંઘવા નહીં રહ્યા છે, ઊંઘવા દે કઈ મન ના ઊંઘવા દે, આપણે ઊંઘવું હોય તો ના ઊંઘવા દે. એટલે આપણે શું કરવાનું? ઘેર જઈને ઘરમાં કહી દેવાનું કે ભાઈ જરા દૂધ રાખી અને ચીરો સરસ બનાવો, અને થોડા ભજીયા બનાવો, અને થોડું રાયતું બનાવો, તે સારું કરીને મંગળદાસને જમાડી દેવાના, કે મંગળદાસ ઉગી જાય ત્યાં મને ઉગી જાય કે રાખ કરી ને. અરે ભાઈ પૂછતા છે કઈ ઇનામ લાયા ત્યારે, અને પેલું તો કકડાટ ઘેર આવીને કકડાટ કરતા 2000 ગયા. અરે આપણને બે ના થવું છે, બે ખોટો રાખવી છે, કઈ બે ખોટ? આપણે હવે ન્યાયી થયા છે, એક જ ખોટ કે લગડે લખેલી હતી. અને આ લોકો જગતના લોકો બહાર કકડાટ કરે, બીજો આવતો ઘરનું કર્મ બધે પાછો, આપડે બીજી ખોટ ના કહીએ, એક જ ખોટ જે લબડે લખેલી તે પછી સુઈ ગયા આપડે જમીને મેળાતા કે ડુંગાઈ તરત. અને હવાર માં ઉઠ્યા હતા, પોલીસ વાળો આવેલો, પોલીસ વાળા કહેવા સાહેબ પેલો પકડી ગયો છે. આપડે કઈ શું થયું કહો, કારણ કે આખી રાત દારૂ પીતો રમી રમ્યો, ઘણા ખરા પૈસા વાપરી ખાધા કે છે, અરે ભાઈ કેટલા રહ્યા છે તો કહો, કારણ કે આઠસો ને હારી પચીસ રૂપિયા રહ્યા છે. શું કહે છે? આઠસો રૂપિયા અને હારી પચીસ, કે લાવો એ હારી પચીસ લઈ આઠસો રૂપિયા ગજા મૂકવાના અને હારી પચીસ માંથી 15 રૂપિયા પોલીસ વાળા આપવાના. પોલીસ વાળા કે તમે જ આપી દો. અરે બીજા હાડે રહ્યા તે પેલા ને રાખો, તો શિકાર મળે ને શું ખાય બિચારો, એ નિહાળો નાખે તો એને કેટલું હાડે રહી જવાના. અરે આપડે 800 રૂપિયા અંદર જઈ અને તિજોરી મૂકી દેવાના, તે 2000 બેંક ખાતે જગ્યા કરવાના અને 1200 રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર અને 800 રૂપિયા તિજોરી મૂકી દીધા. સમજો ને? નહીં તો બે ખોટ ખાજો, આવતો ભોગ ઉભો કરજો, લમણે રખેલી ખોટ ખાજો એ વ્યવસ્થિત ના હિસાબે, બીજો ભાવ ઉત્પન્ન નહીં થાય. આ એક અવતારી જ્ઞાન છે. દરેક સંકિત ને એક અવતાર થી વધારે વધારે 4 અવતાર થાય તેવું જ્ઞાન છે. એ જેવું તમે આજ્ઞા પાડશો એટલું તો નંબર નથી આવે. હવે બે દાખલા તમને સમજાયા ને? પૂરું થઈ ગયું ને? કીધો દાખલો વ્યવસ્થિત થઈ ગયું? કેટલી કેટલી કેટલી આજ્ઞા થઈ? કેટલા ઋણાનુબંધ છે તમારે? ઋણાનુબંધ કેટલા છે? પચાસ. એ 50 તો બહુ ચીકણો ઋણાનુબંધ, ચીકણો બહુ ચીકણો. પછી આગળ પાછા ઓળખણ વાળા હોય, પારખણ વાળા હોય, અકીલો હોય, એ નથી ગણતો ખાલી કુટુંબ. આ ચીકણું, આ ઉડા ચીકણું ક્રમ, પણ 2000 માણસ હોય કેટલા હોય? આખી દુનિયામાં 5000 વધશે, બધી દુનિયા પેલા આપણે લેવા રહ્યા નથી. બીજે બધે વિચાર જ છીએ આપણે, ફક્ત આપણી પાસે 2000-5000 માણસ ટચમાં આવીએ એટલું જ આપણી ફાઇલો છે. એને ફાઇલ આપણે કહીએ છીએ. ફાઇલ શું કહીએ છીએ? ફાઇલ, ફાઇલ. તમે સિદ્ધાર્થમાં થઈ ગયા. આ કોણ? શું કહે છે? મંગળદાસ, તમારે શું સંબંધ થયો? તમે સિદ્ધાર્થમાં તો મંગળદાસ બોલે, તમારે શું સંબંધ? તમે સિદ્ધાર્થમાં થયા, અમારે કોણ? તમારે શું રહી શકે? ફાઇલ એટલે એક વિષય ને લગતા કાગળો. એક વિષય ને લગતા કાગળો એટલે ફાઇલ. ફાઇલ, ફાઇલ એટલે મા બાપ એ બધી ફાઇલો, પછી 12 વર્ષ વાળા હવા વાળા એ બધા ફાઇલો. આ બધી ફાઇલો છે. શું છે? ફાઇલો છે. ત્યાં ભાઈઓ નો સ્વભાવ નિકાલ કરવો એટલું છે. આ ભાઈઓ નો સમભાવે નિકાલ કરવો. શું કરવાનું? સમભાવે નિકાલ કરવો. એક જ વાક્ય તમે આજ્ઞા પાડવાની, પણ સ્વભાવ નિકાલ કરવાનો છે. આપણે કોઈ પણ ફાઇલ જે જે વિષય ઉત્પન્ન થાય, કુટુંબ કબીલા જેવું ફાઇલ આવે અને આપણે ન ભાવતું હોય ત્યારે તો તમારે મનમાં નક્કી કરવું કે મારે સંભાળવા નિકાલ કરવો. એ તમે નક્કી કરો ને તેની હાથે એની પર અસર પડશે. તમે જોયું છે ને? આ મારી આજ્ઞા છે, આ મારી આજ્ઞા નથી, તીર્થંકરની આજ્ઞા છે. કોઈ તીર્થંકરની આજ્ઞા છે, તમે પાળશો તો સફળ મળશે. તમે મનમાં નક્કી કરવાનું કે તમારે સ્વભાવ નિકાલ કરવો એટલું જ નક્કી કરવાનું, બીજું કઈ કરવાનું નહીં. સ્વભાવ નિકાલ થાય કે ના થાય જોવાનું નહીં, એ મારે જોવાનું, એ મારે જોવાનું. તમારે આજ્ઞા અપાવવાની, એટલો ભાવ કરવાનો, મારે સ્વભાવ નિકાલ કરવો બસ. એમાં અઘરું છે કઈ? દ્વાતી આજ્ઞા મારે સ્વભાવ ભાઈ જોડે ભાઈ નો સ્વભાવ નિકાલ કરવો એ દ્વાતી આજ્ઞા. પૂછ્યો બધા કહો, બધા સમજાય છે? આવું આપણે ભાવ કરવાનો કે આપણે સંભાવ નિકાલ કરવો છે, પછી જે બન્યું તે વ્યવસ્થિત. આપણે ભાવ જ કરવાનો, આજ્ઞા આપ આજ્ઞામાં રહેવું છે, એવો ભાવ કરવાનો. એટલે કે આ ફાઇલ નો સંભાવ નિકાલ આપણે કરવાનો કે વ્યવસ્થિત શક્તિ કરે? ના, તમારે ભાવના એટલી કરવાની, વ્યવસ્થિત કર્યા છે વ્યવસ્થિત, પણ આપણી ભાવના કરવાની મારે સંભાવે વિસંભાવ કરવું કે સંભાવ કરવું એ તમારા આધીન. શું છે? વિષમભાવે કરવું હોય અથવા પછી વિષમભાવ કરતા હતા, હવે સંભાવે કરવો જેવું નક્કી કરે એટલે પેલી વ્યવસ્થિત બધું કરી આપશે. તો કહે ને તમારે ભાવના બતાવવાની કે આ ભાઈ તમારે સંભાવ નિકાલ કરવો છે, સમભાવે નિકાલ કરવાનો છે, બસ એટલું જ મનમાં રાખવાનું. નુકસાન કરી ગયો હોય તો પણ સંભાવ નિકાલ કરવો છે. ચોથી આજ્ઞા ફાઇલો નો સંભાવે નિકાલ કરવો એ ચોથી આજ્ઞા. ફરી ફરી બોલી જાઓ, કઈ કઈ આજ્ઞાઓ આપી? આપણે ઓફિસ માં જવું છે, ઓફિસ માં જવું છે કે આપણે ગરબા કહ્યું કે મારે ઓફિસ માં જવું છે, જમવાનું મૂકી દેજો. ઘરમાં માહિતી અવાજ આવે રસોડામાંથી કે 5 મિનિટમાં આવો તમે, એટલે આપણે 5 મિનિટ પછી જઈએ. ત્યારે એ કરી ઉતારતો હોય તે વાંચી કહી દીધા કે કરી પેલી ઉભી થઈ ગઈ. શું થયું? તે કઈ તમારે કયું જ્ઞાન હાજર થશે? એ પછી કયું જ્ઞાન હાજર થશે? સમભાવે સમભાવે ભાઈ નો નિકાલ કરવો. હાલ ભાઈ આ ઉભી કોને કરી? આ એક દાખલો, બીજો દાખલો આપો, બીજો દાખલો આપો. તમે એક રૂમ માં બેઠા છો અને શુદ્ધાત્મા નું ધ્યાન કરો છો અને બહાર બહારથી કાયડા પર કાયડી છોકવા મળે કોઈ, તો તમે શું સમજો? કોણ આવ્યું છે સમજી જાઓ? તમે રૂમ માં બેઠા અને કોઈ ભાઈ નું ખગડા આવે તો શું સમજી થાય? જો કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? કોઈ ભાઈ પણ કયા નંબર ની ભાઈ જોઈએ તારે ખબર પડે. આપડે આપડે ભાઈ જોઈએ ત્યારે ખબર પડે. ત્યારે તમારે નથી આવતા, એટલે આપડે જોઈએ ભાઈ નો સંભાવ નિકાલ કરવાનો થયો. બેચારી પૂછે કેમ નથી આવતા? કે એક કોથળી 80 રૂપિયા ભાવ બધા લખી લાવ્યો, એટલે પછી આપડે બેસાડી અને સમજણ કાઢવા ની કે કાયમ ના ઘર આમ છે તેમ છે સમજાવી, અને પછી 40 રૂપિયા થી વધારે માપતો હતો ત્યારે બધે 50 પોણા ના માને 500 રૂપિયા એ હોય ના વચ્ચે 80 રૂપિયા આપીને તેમ કરી દેવાનું છે. સભા વિકાસ કરીને ફરું થયું કહ્યું ને, અને જતો હોય ત્યારે આપણે કેવું શ્રીમાન કઈ દુઃખ થયું નથી ને? નહીં સા નહીં સા બસ એ ફાઇલ નો નિકાલ થઈ ગયો. આ જગત આ દુષ્મ કાળમાં જગત રેર કેવું ઉભું રહ્યું છે ત્યાં જ ઉભું રહ્યું છે, અને સારા કાળમાં રાગ કેવું ઉભું રહ્યું છે અને આ વિષય કાળનો વેર ઠીક હતા, વેર ના વધે એટલા માટે સંભાવ નિકાલ કરવાનો છે. ફરી સમજે, વેર ના વધે, વેર થી ઉભું રહ્યું છે, વેર ની તરફોડો વાગે છે અને તેથી ઉભું રહ્યું છે, એટલે સંભાવ નિકાલ કરવાનો આ રાખે. કેટલી કેટલી આજ્ઞાઓ થઈ પછી આગળ પેલા બીજા ઘરે જાય છે. હવે આઈપી સાથે સંભાવ નિકાલ કર્યો પેલા સાહેબ ને કહે, સાહેબ મને પૈસા આપી દો. કે એક પૈસો તમને નહીં આપું. મેં ભરાવો ક્યાં બધા લખ્યો છે? સાહેબ પૈસો હું ખોલવાનો નથી, મને પૂરા પૂરા પૈસા ભાવ ભાવ વધી ગયા છે. ભાવ લખ્યા છે કેટલી આજ્ઞા થઈ ગઈ? ચાર ને. હા, પાંચમી આજ્ઞા આપું છું. અત્યાર સુધી તો મંગલદાસ ના નામ નું બેંક માં ખાતું હતું ને, સુધાર્થ નામ નું નતું કર્યું. બહુ મોટી ભૂલ થઈ આ તો. આ તો જોડતા ના થાય છે. ફ્લેટ ફ્લેટ સુધાર્થ નામ નો છે તમારા નું. એમ એમ શાનો છે મંગલદાસ એમ શાહ. તારે છોકરા મંગલદાસ નો સુધાર્થ નો બધું જપ્તી માં ગયું. આ ગામ પર ગામ પર માલ જયારે નળ નીકળે ને ત્યારે જપ્તી માં જાય. શું થાય? જપ્તી માં જાય. એટલે આપડે આ ચોપડા નો જોવા નહીં. આપડે વ્યવસ્થિત ચાલે ગયો વ્યવહાર નો ચોપડો. આપડે ખરો ચોપડો કયો? સિદ્ધાર્થમા નો ચોપડો રાખવાનો. સિદ્ધાર્થમા ચોપડા માં શું કરવાનું? લખવાનું શું? ત્યાં જેટલી આજ્ઞા પાડી એટલું ચોપડે રકમ ધરે થશે. જેટલી આજ્ઞા પાડશો અને જેટલું અમે અહીંયા આવ્યો હોય સત્સંગ થાય જેટલું તમે અમારી પાસે પડો એ બધો સુધાર્થમાં ચોપડે તમે થશે. સમજો ને? જે ચાર આજ્ઞાઓ આપી એનું કેટલું પાલન થયું એ પાંચમી માં ઘરે ઉધાર કરવો. જે ચાર આજ્ઞા આપી એ કેટલી પાડી એની, ચાર આજ્ઞા આપી એ કેટલી પાડી એનું જમે ઉધાર પાંચમી માં કરવાનું. હા, ઉધાર પાંચમી કરવાનું. એમ ઓટોમેટિક થશે. પણ આટલું કાર્ય કરશો ને તો સંસાર સરસ ચાલશે, સંસારમાં ચિંતા નહીં થાય અને મોક્ષે જવાશે. ત્યાગ કશું કરવાનું નથી. ખબર ને? એટલે આટલું જ કરવાની જરૂર છે તમારે. શું કરવાનું? આ પાંચ આજ્ઞા પાડો એટલે જવાબદારી અમારી. પાંચ આજ્ઞા પાડીને એક ચિંતા થાય અમારી જવાબદારી નથી. શું કરું? તમને ક્રોધ માન માયા લોભ રહેતો હોય જવાબદારી અમારી. હવે કશું રે નહીં આવે. અરે જે રે તે શું છે મને પૂછવા આવજો. કારણ કે તમને નહીં ખ્યાલ આવે કે આમ કેમ થાય છે. સમજ ને? આ વિજ્ઞાન છે, વિજ્ઞાન તો પૂરું હજી લેવું પડે ને. એટલે મને પૂછવા આવજો પાછા. સમજ ને? અને રોજ પૂછી દઉં આવી અને મને કરેક્ટ કરી દેજો. લખો અવતારે આ વસ્તુ પ્રાપ્ત નથી થાય. આ અક્ર વિજ્ઞાન છે, ભેદ જ્ઞાન છે, ભેદ વિજ્ઞાન છે આ. સમજ ને? અને તક ફળ આપતારી. હવે આ પાંચ આજ્ઞા તમારે પાડવાની થઈ, બીજું કશું કરવાનું નથી. હવે તમે હવે સિદ્ધાર્થમાં છો કે મંગલદાસ છો? ખરેખર કોણ છો? સિદ્ધાર્થમાં. સિદ્ધાર્થમાં છું. તો ઘરે પેલા ખરેખર કહેતા હું મંગલદાસ જ છું. તે અહંકાર હતો. શું હતું? અહંકાર. હું ખરેખર અંબાલા જ છું એ અહંકાર હતો. હવે ખરેખર હું સિદ્ધાર્થમાં છું અહંકાર ગયો. આજે અહંકાર મમતા બે ઉડી ગયું. અહંકાર જાય એટલે મમતા જોડે જતી જાય. જે અહંકાર જે હું હતો તે આરોપી જગ્યાએ બેઠો હતો, તે હું પોતાના ગુજરાતમાં બેસી ગયું, મૂળ જગ્યાએ બેસી ગયું, અને મારું પણ મારા જ્ઞાન દર્શન ચારિત્ર એ પણ પોતાના ગુણમાં આવી ગયું. તો બધું ને એટલે હું મારું ગયું આજ કદા એવું છે ને વિજ્ઞાન છે આ તો. અરે હવે તમે સિદ્ધાર્થ માં થયા પરંતુ થઈ ગયા નથી, પ્રતિતિ બેઠી છે. શું બેઠું? પ્રતિતિ થઈ છે, જાહેર પ્રતિતિ, નિરંતર પ્રતિતિ રહેશે. આ હું સિદ્ધાર્થ માં થયું લક્ષ લયા પછી નિરંતર 24 કલાક જાગૃતિ 24 કલાક રહેશે, પણ હજુ થઈ ગયા નથી. થઈ જાય એટલે ભગવાન થઈ ગયો. તમે હવે કહ્યું ને, પણ હું સિદ્ધાર્થમાં છું એ પ્રતિતિ બેઠી. અમારે શું બેઠું? પ્રતિતિ. હા, સાહેબ પ્રતિતિ, સાહેબ પ્રતિ, એ પ્રતિતિ બેસી ગઈ. સમજો ને, તો જે મૂળ આત્મા હતું, જે પહેલા મંગલ હતી, એ મૂળ આત્મા દશા હતી. શી હતી? મૂળ આત્મા. હું અંબાલા છું એ મૂળ દશા હતી, ત્યારે દશા ઉડી ગઈ છે. અને આ સિદ્ધાર્થમાં દશા થઈ નથી, એટલે અંતરાત્મા દશા આવી જાય. કઈ દશા આવી? પ્રતિતિ સુધાર્થવાની, અને આ દશા અંતરાત્માની. કેમ અંતરાત્મા અંતરાત્મા દશા? કારણ કે અંતરાત્મા એટલે ઇન્ડિયન ગવર્મેન્ટ. કઈ ગવર્મેન્ટ? હા, તો ઇન્ડિયન ગવર્મેન્ટ કામ શું કરવાનું? કારણ કે જે ફાઇલ આવે તે ફાઇલ નો નિકાલ કરવાનો, ફાઇલ ના હોય તો સુધાર્થવાનું ધ્યાન કરવાનું, આજ્ઞા પાડવાની. તો કઈ ફાઇલ નો સંભાળ નિકાલ કરવાનો, અને આ ફાઇલ નો જવાબ નિકાલ છે તેઓથી ઇન્ટિમ ગવર્મેન્ટ, અને ફાઇલ ના નિકાલ પૂરા થઈ ગયા ફૂલ ગવર્મેન્ટ. આ જે ફાઇલો છે એના નિકાલ થઈ ગયા, ત્યારે બધું ઋણા તો ખૂટી ગયું, એટલે ફૂલ ગવર્મેન્ટ. સમજાયું છે ને? સમજાયું? શું રહ્યું? આ અહંકાર મમતા કહ્યું એટલે એનો ત્યાગ થઈ ગયો. અહંકાર મમતા નો કઈ ત્યાગ થઈ જાય એટલે વસ્તુ કઈ વેક્યુમ રહે, ઘણી જગ્યાએ ગ્રહણ કરવું જોઈએ. કઈ તો પોતાના સ્વરૂપ નું ગ્રહણ થઈ ગયું. આજ હું સુધાર્થમાં તે સ્વરૂપ નું ગ્રહણ થઈ ગયું, અને અહંકાર મમતા નો ત્યાગ થઈ ગયો. એટલે આ ગ્રહણ ત્યાગ નો કડાક ઉભો રહ્યો નહીં તમારે. શું ના રહ્યું? ગ્રહણ એ કરવાનો કડાક ઉભો ના રહ્યો, ત્યાગ એ કરવાનો કડાક. તમારે ફક્ત ત્યાગ કરવાનું, નાતા ભ્રષ્ટા પરમાનંદ. હવે એક મુખ્ય વસ્તુ બતાવું, કેરીઓની સીઝન હોય ને તો નિરાંતે કેરી ખાજો, જરા વધારે ખાજો, ખાલી સુઈ લીજો આરામથી. શું છે? તમે હશો ને, ફક્ત આજ્ઞા પાડવાની, તમારે ખાવા પીવાનો મારો હતો નથી. જે ખાતા હોય તે ખાજો, અને નવી વાત કરજો નહીં, નવો વિચાર કરજો નહીં. ના ખાતા હોય નહીં, ખાતા હોય તો ખાજો, ના ખાતા હોય નહીં. એ રીતે ચલો ભાઈ ને, ચીકણી ઉપાડી કુટે હોય, પડે ચીકણી ઉપાડી કુટે હોય તો એને તમારે હાથ નહીં કરવાનો, એને લહેર છૂટી જશે ધીમે ધીમે, એનો કારણ છે. અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય આનંદ, અતિન્દ્રિય આનંદ. હા, કે અનુભૂતિ થાય ને, અનુભૂતિ ખોલશો નહી. અનુભૂતિ અત્યારે થઈ ગઈ છે, પણ હજુ તમે જો આવું ખોલશો ને તો પેલું રહી જશે. તમારે ખોલે તો નહીં, તમને તો ચિંતા થાય, એવું જેવું થાય તો મને કહેવાનું છે. મને નથી થઈ, આજનું થોડું ઘટી જાય. જાગૃતિ આ બધા હોય એ અનુભૂતિ જ નહીં, જાગૃતિ આ બધા હોય એ અનુભૂતિ જ નહીં. તમને અનુભૂતિ હું તમને પછી સમજાવી, અત્યારે તમારે તમે અનુભૂતિ એવું ના ખોલશો. બરોબર, તમારે આજ્ઞા હોય એવું એટલું જ અનુભૂતિ ખોલાશે, જો એ વસ્તુ ખોઈ જશે. આજ્ઞા મળે આ તે કામ છે, એ બુદ્ધિ બુદ્ધિ કરાવ્યા છે, એ બુદ્ધિ ને કઈ ગેસ ખેતી આવે. આનંદ સંસાર ભટકાઈ માર્યા છે, બધું ગેરંટી આપું છું. એક ચિંતા ના થાય, એક પાડી ના થાય. તમારા બીજી અનુભૂતિ કે તમે ખોલશો નહીં, અનુભૂતિ ખોલવા જેવી વસ્તુ નથી. નિરંતર અનુભવમાં જ રહેશે, પણ હું સમજાવું તારે અનુભૂતિ અપાય છે તમને, અંદર તમારી જાતિ નહીં અપાય. તમારી માનેલી અનુભૂતિ જુદી જાતિ હોય છે. કેવી હોય છે? તમારી માનેલી અનુભૂતિ જે જુદી જાતિ હોય છે અનુભૂતિ હું તમે દબાઈ તમે કબૂલ કરશો કે ના અનુભવ આપો રહ્યો રહેશે કે હું ના થાય તમે ફરશો નહીં આવી વાત પડશો નહીં અનુભૂતિ ના ફરશો તમે આજ્ઞા વાળો હવે બીજું શું કરવાનું કે એક મુખ્ય વસ્તુ બતાવું છું મુખ્ય કે આ જ્ઞાન લડ્યા પછી ભગવાને શું કહ્યું હતું કે જ્ઞાની ની પાસે જ પડી રહેજો શું કહ્યું હતું આ મોક્ષ નું જ્ઞાન છે અને સાહેબ પુસ્તકનું જ્ઞાન છે જ્ઞાની ની પાસે જ પડી રહેજો એટલે એને જોડે જોડે એમને જોવાથી નીતિ જાતે રહે એમના વાતાવરણમાં ઠંડક રહે સમજે ને એટલે મોકલે જવાય તો અત્યારે મારી પાસે પડી ગયો તમારી પાસે પડ્યો તો તમારી ભાઈ નો ગુમાવણ કરે આવે ફાયદો આવે ને આવે અને પેલા તો શું કરતા હતા ઘેર ઘરે ત્યાં છોકરા મોટા થાય દુકાને બે આવ્યો અને હું મારા આત્માનું કલ્યાણ કરું ત્યાં ઘરમાં ભાઈ કે છે પછી અમે બોલાવજો પણ અને અત્યારે તમે અહીંયા બેહાડું તમે તમારી ભાઈ નો ગુમાવણ કરે અમારા આવ્યા છે કે નહીં ફળ આવ્યા છે તો હું તમે બેહાડું છું ને ભાઈ નો સભા નિકાલ કરો શું કહું ન્યાય પાસે કાયમ રહેવાનું હતું ત્યારે પછી કઈ વસ્તુ તો કરવી પડશે ને એને બદલે શું કરવું પડશે હું તમને બતાવું તો કરી આ કાયમ ને મારે જ્ઞાની પાસે રહેવું એને બદલે સબસ્ટિટ્યુટ બતાવું થોડા ઉપાય કામ થાય રાત્રે જયારે સુઈ જાઓ ત્યારે વાંચો મીઠી અને આ દાદા નું દીદી જાસન રહેવું છે શું રહેવું છે જેનું દીદી જાસન કરીએ તેની શક્તિ ડિરેક્ટ પ્રાપ્ત થાય આપણને શું કરીએ આખો દાદો એવા એવું નથી એટલે આમ કરીએ એટલે આપણને તે રાતે સુઈ જાઓ તો આખો મિત્ર ના દેખાય અને ધીમે ધીમે સુધારતા સુધારતા આપણને હમણાં એવું બોલજો આ રાતનું કામ આટલું હતું તમે આજ્ઞા શું કરવાનું કરું છે આ દાદા દેખાય અને હું સુધાર્થમાં સુધાર્થ બોલ્યા ને બોલતા બોલતા ઊંઘ આવી જાય તો હું બોલવાનું આ ઊંઘ વખતે 5 મિનિટ માં આવી જાય કોઈ વાંધો નહીં 2 મિનિટ માં આવી જાય કોઈ વાંધો નહીં અને કલાકાર કોઈ વાંધો નહીં તમે કહ્યું ને પણ તમારે ઊંઘ આવી જાય તો હું બોલવાનું 5 મિનિટ માં વહેલી ઊંઘ આવી જતી હોય તો એક માણસ વહેલી ઊંઘ આવી જતી ને તો કોઈ છૂટી ગણી જાગ્યો ના છૂટી ગણાય નથી ગયા ઊંઘ આવી ઊંઘી જવા બાકી રાત હે કેવું મહી રહ્યા પડ્યા કરતી પાણી ડાકતા ઉભી ગયા શું કહેવાય તમે સમજો ને ડાકતા ઉભી ગયા એટલે આગળ આપણે આ મોટા મોટું કાર્ય છે આપણું કારણ આવશ્યક છે આ કરવા જેવો આ ખાસ કરજો આ બધું જેટલું ભક્તું એ બધું કરતો તો એનું ફળ આવશે સમજો ને હવે આ કરવાનું પાછી બુદ્ધિ હેરાન કરશે બુદ્ધિ પણ કરશે બુદ્ધિ આમ કરે ત્યાં છે બુદ્ધિ રગડાયા છે કોણ રગડાય બુદ્ધિ સંસાર માં ભટકા લાવે અને જ્ઞાન મુક્ત રહી જાય તો કહ્યું ને એટલે તમારે કહેવાનું બુદ્ધિ ને તારે પાંચે બે દાખલો આપું બુદ્ધિ નો હોય એ પાંચ એટલે મારે અજમાન દહીં બનાવવું છે ચિકન કરવા માટે તેના ભાઈઓ હતો ભાઈઓ તું તારા ભાઈઓ મારી ગેરંટી કરી એટલે ભાઈઓ ગયો અને અજમાન દૂધ ગરમ કર્યું અને ત્યાં ઠંડુ પડ્યા હતું અને આટલું દહીં નાખી અને ભૈયાએ હરાઈ નાખ્યું કે આને તું આ સુઈ જશે ને આ પગારમાં દહીં થઈ જશે કે અને તું આગા વાત કરે ભરમ હવે પેલા જયારે ઉઠી જાય તો તે બસ પૂછ્યું એમને તો વાત કે મારે લાયા કે કઈ તપાસ કરી પડે કે છે શું કે છે ઉઠી જાય તો શું બોલ્યો એ મારે કઈ તપાસ કરવી પડે કે કાલે બપોરે જમવા આવજે કઈ આજ આજની રાત ઉઠીને કઈ તું બહાર રહેશે આજ કાલે બપોરે જમવા આવજે તમે શું કહેશો ને એટલે ડબો નહીં કરે તમારે કહેવાનું કહેવાનું ખરો એવું કહેવાનું બહાર જઈશું બહાર જઈશું જોઈ રહેશે કે આપણી આજ્ઞા પાડે હવે આટલું કરવાનું છે શું કરવાનું છે સમજો ને નિષ્પક્ષપાતી થયા હવે કોઈ પક્ષપાત રહ્યો નહીં આ મુસલમાનો આપવા દેખાય ને આ દેખાય